श्रीपद्म पुराण सृष्टिखंड अध्याय 16 सरस्वती नु नंदा नाम पड़वानो इतिहास अने तेनु महात्मय। सुत जी कहे छे, आ सांभळीने देवव्रत भीष्मे पुलत्स्यजी ने पूछ्यू, हे ब्रह्मन, सरस्वतीओमां श्रेष्ठ नंदा कोई बीजी नदी तो नथी ने? मारा मनमां आ वात माटे भारे कुतूहल थई रह्युं छे कि सरस्वतीनु नाम नंदा कई रीते पड़ी गयुं, જે પ્રકારે અને જે કારણે તે નંદા નામે પ્રસિદ્ધ થઈ તે જણાવવાની કૃપા કરો। ભીષ્મના આ પ્રમાણે પૂછવાથી પુલત્સ્યજીએ સરસ્વતીનું નામ નંદા કેમ પડ્યું તેનો પ્રાચીન ઇતિહાસ સંભળાવવાનું શરૂ કર્યું। તેઓ બોલ્યા, હે ભીષ્મ, પહેલાની વાત છે, પૃથ્વી પર પ્રભંજન નામે પ્રસિદ્ધ એક મહાબળી રાજા થઈ ગયા। એક દિવસ તેઓ તે વનમાં મૃગોનો શિકાર કરી રહ્યા હતા। તેમણે જોયું કે એક જાળીની અંદર એક હરણી ઊભી છે, તે રાજાની બરાબર સામે હતી। પ્રભંજને અત્યંત તીક્ષ્ણ બાણ મારીને હરણીને વીંધી નાખી। ઘાયલ હરણીએ ચકિત થઈને ચારે બાજુ જોયું અને હાથમાં ધનુષ્ય બાણ લઈને ઊભેલા રાજાને જોઈને બોલી, અરે મૂર્ખ, આ તે શું કર્યું? તમારું આ કર્મ પાપપૂર્ણ છે। હું અહીં નીચું મોઢું રાખીને ઊભી હતી અને નિર્ભયતાથી પોતાના બચ્ચાને દૂધ પીવડાવી રહી હતી। એ દરમિયાન તે આ વનમાં મુજ નિરપરાધ હરણીને પોતાના વજ્ર સમાન બાણનું નિશાન બનાવી છે। તારી બુદ્ધિ બહુ ખોટી છે, તેથી તું કાચું માંસ ખાનારા પશુની યોનીમાં પડીશ। આ કષ્ટદાયક વનમાં તું વાઘ થઈ જઈ। મૃગીનો આ શ્રાપ સાંભળીને સામે ઉભેલા રાજાની સંપૂર્ણ ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ। તેઓ હાથ જોડીને બોલ્યા, કલ્યાણી, મને ખબર ન હતી કે તું બચ્ચાને દૂધ પીવડાવી રહી છે। અજાણતા મેં તારો વધ કર્યો છે, તેથી મારા પર પ્રસન્ન થા, હું વાઘ યોનીમાંથી પુનઃ મનુષ્ય યોનીને ક્યારે પ્રાપ્ત કરીશ? પોતાના આ શ્રાપનો અવધિ તો બતાવો। રાજાના પ્રમાણે કહ્યા પછી મૃગી બોલી, હે રાજન, આજથી 100 વર્ષ વીત્યા પછી અહીં નંદા નામની એક ગાય આવશે, તેની સાથે તમારો વાર્તાલાપ થાય પછી આ શ્રાપનો અંત થઈ જશે। પુલત્સ્યજી કહે છે, મૃગીના કહેવા પ્રમાણે રાજા પ્રભંજન વાઘ થઈ ગયા। મૃગીના તે વાઘની આકૃતિ અત્યંત ઘોર અને ભયંકર હતી। તે વનમાં કાળને વશ થયેલા મૃગો અન્ય પશુઓ તથા મનુષ્યને પણ મારી મારીને ખાવા લાગ્યો। તે પોતાની નિંદા કરતો કહેતો હતો, હાય, હવે હું ફરી મનુષ્ય ક્યારે થઈશ? હવેથી આવું નિંદનીય કર્મ કદી નહીં કરું। હવે આ યોનિમાં મારા દ્વારા પુણ્ય થઈ શકે એમ નથી। એકમાત્ર હિંસા જ મારી જીવન વૃત્તિ છે, એના દ્વારા તો સદા દુઃખ જ પ્રાપ્ત થાય છે। કઈ રીતે મૃગીની કહેલી વાત સત્ય થઈ શકશે? જ્યારે વાઘને તે વનમાં રહેતા 100 વર્ષ થઈ ગયા, ત્યારે એક દિવસ ત્યાં ગાયોનું એક મોટું ટોળું આવ્યું। ત્યાં ઘાસ અને પાણીની વિશેષ સુવિધા હતી, તેના કારણે જ ગાયો ત્યાં આવી। આવતા જ ગાયોના વિશ્રામ માટે વાડ કરી દેવામાં આવી, ગોવાળોના માટે પણ સામાન્ય ઘર અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી। ગોચર ભૂમિ તો ત્યાં હતી જ, બધાનો પડાવ પડી ગયો। વનની આસપાસનું સ્થાન ગાયોના રંભાવાના અવાજથી ગુંજવા લાગ્યું। ગોવાળો ચારે બાજુથી તે ગાયોની રક્ષા કરતા હતા। ગાયોના ટોળામાં એક બહુ જ હૃષ્ટપૃષ્ટ તથા સંતુષ્ટ રહેનારી ગાય હતી, તેનું નામ નંદા હતું। તે જ ગાયોના ટોળામાં મુખ્ય હતી। એક દિવસ તે પોતાના ટોળાથી એકલી પડી ગઈ અને ચરતા ચરતા પૂર્વોક્ત વાઘની સામે જઈ પહોંચી। વાઘ તેને જોતા જ ઊભી રહે કહેતો તેના તરફ દોડ્યો અને નજીક આવીને બોલ્યો, આજે વિધાતાએ તને મારો ગ્રાસ નિયત કર્યો છે, કેમ કે તું સ્વયં અહીં આવીને ઉપસ્થિત થઈ છે। વાઘનો ધ્રુજાવી દેનારું નિષ્ઠુર વચન સાંભળીને તે ગાયને ચંદ્રમા જેવા તેજસ્વી વાછરાની યાદ આવવા લાગી। તેનું ગળું ભરાઈ આવ્યું, તે ગદગદ સ્વરમાં પુત્રના માટે હુંકાર કરવા લાગી। તે ગાયને અત્યંત દુઃખી થઈને આક્રંદ કરતી જોઈને વાઘ બોલ્યો, અરે ગાય, સંસારમાં બધા લોકો પોતાના કર્મોના જ ફળ ભોગવે છે, તું પોતે જ મારી પાસે આવી પહોંચી છે, તેથી લાગે છે કે તારો મૃત્યુ આજે જ નિયત છે. પછી વ્યર્થ દુઃખી કેમ થાય છે? સારું, તું એ તો જણાવ કે તું રડી શેના માટે? વાઘનો પ્રશ્ન સાંભળીને નંદાએ કહ્યું, વાઘ તમને નમસ્કાર છે. મારો બધો અપરાધ ક્ષમા કરો. હું જાણું છું કે તમારી પાસે આવેલા પ્રાણીની રક્ષા અસંભવ છે, તેથી હું મારા જીવનને માટે શોક કરતી નથી. મૃત્યુ તો મારું એક ને એક દિવસ થશે જ, પછી તેને માટે શી ચિંતા? પરંતુ મૃગરાજ, હમણાં જ મેં એક નવી અવસ્થામાં વાછરાને જન્મ આપ્યો છે. પહેલી વારનું બચ્ચું હોવાના કારણે તે મને બહુ જ પ્રિય છે. મારું વાછરું હજુ દૂધ પીને જ જીવન ચલાવે છે. ઘાસને તો તે સૂંઘતું પણ નથી. આ સમયે તે ગોષ્ઠમાં બાંધેલું છે અને ભૂખથી પીડિત થઈને મારી રાહ જોઈ રહ્યું છે. તેના માટે મને દુઃખ થઈ રહ્યું છે. મારા ન રહેવાથી મારું બચ્ચું કઈ રીતે જીવશે? હું પુત્ર સ્નેહને વશીભૂત થઈ રહી છું અને તેને દૂધ પીવડાવવા ઈચ્છું છું. મને થોડી વાર માટે જવા દો. વાછરડાને દૂધ પીવડાવીને પ્રેમથી તેનું માથું ચાટીશ અને તેને હિત અહિતની જાણકારી માટે થોડો ઉપદેશ આપીશ. પછી મારી સખીઓની દેખરેખમાં તેને સોંપીને તમારી પાસે પાછી આવી જઈશ. ત્યાર પછી તમે ઈચ્છાનુસાર મને ખાઈ જજો. નંદાની વાત સાંભળીને વાઘે કહ્યું, અરે હવે તારે પુત્રથી શું કામ છે? નંદા બોલી, મૃગેન્દ્ર, હું પહેલી જ વાર વિયાણી છું, તેથી તે બચ્ચા પ્રત્યે મને ભારે મમતા છે. મને જવા દો. સખીઓ અને નાના બચ્ચાને રક્ષા કરનારા ગોવાળો અને ગોપીઓને તથા ખાસ કરીને પોતાની જન્મદાયની માતાને જોઈને તે બધાની વિદાય લઈને આવી જઈશ. હું સોગંદપૂર્વક આ વાત કહું છું. જો તમને વિશ્વાસ હોય તો મને છોડી દો. જો હું ફરી પાછી ન આવું તો મને તે જ પાપ લાગે જે બ્રાહ્મણ તથા માતા પિતાનો વધ કરવાથી થાય છે. શિકારીઓ મલેચ્છો અને વિષ આપનારાઓને જે પાપ લાગે છે તે મને પણ લાગે. જે ગૌશાળામાં વિઘ્ન નાખે છે, સૂઈ રહેલા પ્રાણીને મારે છે તથા જે એકવાર પોતાની કન્યાનું દાન કરીને પછી તેને બીજાને આપવા ચાહે છે તેમને જે પાપ લાગે છે તે મને પણ લાગે. જે અશક્ત બળદો પાસે ભારે બોજ ઉઠાવડાવે છે તેને લાગનારું પાપ મને પણ લાગે. જે ચાલુ કથામાં વિઘ્ન નાખે છે અને જેના ઘેર આવેલો મિત્ર નિરાશ પાછો જાય છે તેને જે પાપ લાગે છે તે જ મને લાગે. જો હું પાછી ન આવું, આ ભયંકર પાપોના ભયથી હું અવશ્ય આવીશ. નંદાના આ સોગંદ સાંભળીને વાઘ ને તેના પર વિશ્વાસ થઈ ગયો. તે બોલ્યો, ગાય, તમારા આ સોગંદોથી મને વિશ્વાસ થઈ ગયો છે. પરંતુ થોડા લોકો તમને એવું પણ કહેશે કે સ્ત્રીની સાથે હાસ પરિહાસમાં વિવાહમાં ગાયને સંકટમાંથી બચાવવામાં તથા પ્રાણ સંકટ ઉપસ્થિત થતા જે સોગંદ લેવામાં આવે છે તેનો ભંગ થતા પાપ લાગતું નથી. પરંતુ તમે આવી વાતો પર વિશ્વાસ કરશો નહીં. આ સંસારમાં કેટલાક એવા નાસ્તિક છે જે મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માને છે. તેઓ તમારી બુદ્ધિને શણવારમાં ભ્રમિત કરી દેશે. જેમના ચિત્ત પર અજ્ઞાનનો પડદો પડેલો રહે છે તે શુદ્ર મનુષ્ય કુતર્કપૂર્ણ યુક્તિઓ અને દ્રષ્ટાંતોથી બીજાને મોહમાં નાખી દે છે. તેથી તમારી બુદ્ધિમાં એ વાત આવવી ન જોઈએ કે મેં સોગંદો દ્વારા વાઘને ઠગી લીધો. તમે જ મને ધર્મનો પૂરો રસ્તો દેખાડ્યો છે. તેથી અત્યારે જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો. નંદા બોલી, હે સાધો, તમારી વાત બરાબર છે. તમને કોણ ઠગી શકે? જે બીજાને ઠગવા ચાહે છે તે તો પોતાને જ ઠગે છે. વાઘે કહ્યું, ગાય, હવે તમે જાઓ, પુત્ર વત્સલે પોતાના પુત્રને જુઓ, દૂધ પીવડાવો, તેમનું મસ્તક ચાટો તથા માતા ભાઈ સખી સ્વજન અને બંધુ બાંધવોના દર્શન કરીને સત્યને આગળ રાખીને તરત અહીં પાછા આવો. પુલત્સ્યજી કહે છે, હે પુત્ર વત્સલા, ધેનુ બહુ સત્યવાદીની હતી. પૂર્વોક્ત પ્રકારે સોગંદ ખાઈને જ્યારે તેણે વાઘની આજ્ઞા લઈ લીધી ત્યારે તે પોતાના ગોષ્ઠ તરફ રવાના થઈ. તેના મુખ પર અશ્રુધારા વહી રહી હતી. તે અત્યંત દીન ભાવે ધ્રુજી રહી હતી. તેના હૃદયમાં ભારે દુઃખ હતું. તે શોકના સમુદ્રમાં ડૂબેલી હતી. નદીના કિનારે ગોષ્ઠ પર પહોંચીને તેણે સાંભળ્યું, વાછરું પોકારી રહ્યું છે. અવાજ કાનમાં પડતા જ તે તેના તરફ દોડી અને પાસે જઈને આંખોમાંથી આંસુ સારવા લાગી. પોતાને પાસે જોઈને વાછરડાએ શંકિત થઈને પૂછ્યું, માં આજે શું થઈ ગયું છે? હું તમને પ્રસન્ન જોતો નથી, તમારા હૃદયમાં શાંતિ દેખાતી નથી, તમારી દ્રષ્ટિમાં પણ વ્યગ્રતા છે, જે આજે તમે એકદમ ભયભીત દેખાઓ છો. નંદા બોલી, બેટા સ્તનપાન કરો, આ આપણી અંતિમ ભેટ એટલે કે મુલાકાત છે. હવેથી તમને માના દર્શન દુર્લભ થઈ જશે. આજે એક દિવસ મારું દૂધ પીને કાલે સવારે સવારથી કોનું પીશો? વત્સ, મારે હમણાં જ પાછું જવું છે. હું સોગંદ લઈને અહીં આવી છું. ભૂખ્યા વાઘને મારે પોતાનું જીવન અર્પણ કરવાનું છે. વાછરું બોલ્યું, માં તમે જ્યાં જવા ઈચ્છો છો ત્યાં હું પણ આવીશ. તમારી સાથે મારું પણ મરી જવું શ્રેષ્ઠ છે. તમે નહીં રહો તો હું એકલો પડીને પણ મરી જઈશ, પછી સાથે જ કેમ ન મરું? જો વાઘ તમારી સાથે મને પણ મારી નાખશે તો અવશ્ય મને તે ઉત્તમ ગતિ મળશે જે માતૃભક્ત પુત્રોને મળે છે. તેથી હું જરૂર તમારી સાથે આવીશ. માતાથી વિખૂટા પડેલા બાળકના જીવનનું શું પ્રયોજન છે? માત્ર દૂધ પીને રહેનારા બચ્ચા માટે માતા સમાન બીજું કોઈ બંધુ નથી. માતા સમાન રક્ષક, માતા સમાન આશ્રય, માતા સમાન સ્નેહ, માતા સમાન સુખ તથા માતા સમાન દેવતા આ લોક અને પરલોકમાં પણ નથી. આ બ્રહ્માજીનો સ્થાપિત કરેલો પરમ ધર્મ છે. જે પુત્ર આ ધર્મનું પાલન કરે છે તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. નાસ્તિ માતૃ સમો નાથો, નાસ્તિ માતૃ સમા ગતિ, નાસ્તિ માતૃ સમ સ્નેહો, નાસ્તિ માતૃ સમ સુખમ, નાસ્તિ માતૃ સમો દેવ ઇહ લોકે પરમ પરત્ર ચ એનમ વે પરમ ધર્મમ પરમમ ધર્મમ પ્રજા પતિ વિનિર્મિતમ યે તિષ્ઠંતિ સદા પુત્રાસ્તે યાંતિ પરમા ગતિમ. 1853-354 શ્લોક. નંદાએ કહ્યું, બેટા મારું જ મૃત્યુ નિયત છે, તમે ત્યાં આવશો નહીં. બીજાના મૃત્યુની સાથે અન્ય જીવોનું મૃત્યુ થતું નથી. જેનું મૃત્યુ નક્કી છે તેનું જ થાય છે. તમારા માટે માતાનો ઉત્તમ અને અંતિમ સંદેશ છે. મારી વાતનું પાલન કરીને અહીં જ રહો, આ જ મારી સૌથી મોટી સેવા છે. જળની નજીક અથવા વનમાં વિચરતા કદી પ્રમાદ ન કરો. પ્રમાદથી સમસ્ત પ્રાણી નષ્ટ થઈ જાય છે. લોભવશ કદી એવું ઘાસ ચરવા માટે ન જવું જે કોઈ દુર્ગમ સ્થાનમાં ઉગ્યું હોય, કેમ કે લોભથી આ લોક અને પરલોકમાં બધાનો વિનાશ થઈ જાય છે. લોભના મોહમાં લોકો સમુદ્રમાં, ઘોર વનમાં તથા દુર્ગમ સ્થાનમાં પણ પ્રવેશ કરી જાય છે. લોભના કારણે વિદ્વાન પુરુષ પણ ભયંકર પાપ કરી બેસે છે. લોભ, પ્રમાદ તથા દરેક પર વિશ્વાસ કરવો, આ ત્રણ કારણથી જગતનો નાશ થાય છે. તેથી આ ત્રણેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. બેટા, તમામ શિકારી પ્રાણીઓથી તથા મલેચ્છ અને ચોર વગેરે દ્વારા સંકટ પ્રાપ્ત થતા સદા પ્રયત્નપૂર્વક પોતાના શરીરની રક્ષા કરવી જોઈએ. પાપ યોનિવાળા પશુ પક્ષી આપણી સાથે એક સ્થાન પર રહેતા હોય તો પણ તેમના વિપરીત ચિત્તની ખબર પડતી નથી. નખવાળા જીવોનો, નદીઓનો, શિંગડાવાળા પશુઓનો, શસ્ત્ર ધારણ કરનારાઓનો, સ્ત્રીઓનો તથા દૂતોનો કદી વિશ્વાસ કરવો ન જોઈએ. જેના પર પહેલા કદી વિશ્વાસ ન કરવામાં આવ્યો હોય એવા પુરુષ પર તો વિશ્વાસ કરવો જ નહીં. જેના પર વિશ્વાસ દૃઢ થઈ ગયો હોય તેના પર પણ અત્યંત વિશ્વાસ ન કરવો, કેમ કે અવિશ્વાસ ઉપર વિશ્વાસ કરવાથી જે ભય ઉત્પન્ન થાય છે તે વિશ્વાસ કરનારનો સમૂળ નાશ કરી નાખે છે. બીજાઓની તો વાત જ શું, પોતાના શરીરનો પણ વિશ્વાસ ન કરવો જોઈએ. બીકણ સ્વભાવના બાળકનો પણ વિશ્વાસ ન કરવો, કેમ કે બાળક બીવડાવવા ધમકાવવાથી પ્રમાદવશ ગુપ્ત વાત પણ બીજાને કહી શકે છે. શ્લોક આ પ્રમાણે છે, સમુદ્ર મટવીમ દુર્ગમ વિશંતે લોભ મોહિતાહા લોભાદ કાર્યમ ક્યુગ્રમ વિદ્વાન અપી સમાચરેત લોભાત પ્રમાદ આદિ સંભાતિત્રે વિદેહી શીયતે જગત તસ્માલ લોભમ ન કુર્વિત न प्रमाद न विश्वेषेत। आत्मा ही सततम पुत्र रक्षणीय प्रयत्नतः सर्वेभ्यः स्वाप देव्यश्व। मलच्छ चोरादि संकटे तिरस्वाम पाप योनि नाम एकत्र वसतामपि। विपरीत तानि चितानि विघ्नायन्ते न पुत्रक। नखिनाम च नदीनाम च श्रृंगिणा शस्त्रधारिणाम। विश्वासो नैव कर्तव्य स्त्रीणाम प्रेषजन्यस्य च न विश्व सेद विश्वस्ते विश्वस्ते नाति विश्वसेत। विश्वासद भय उत्पन्न भयम उत्पन्नम मूल आदपि निकृंदन्ति न विश्वसेत स्वदेहे अपि। बाल्यप्याभीत चेतसी वक्षयन्ति वक्षन्ति गूढ़म अत्यर्थम सुप्रमते प्रमादतः। 18 अध्याय 359 थी 365 श्लोक नंबर। सर्वत्र ने सदा सूंघता रहीने ज चालू जोईए, केम के गंध थी ज गायो सारी खोटी वस्तु ने पारखी सके छे। भयंकर वन में कदी एकला न रहू, सदा धर्मनु ज चिंतन करू। अमारा मृत्यु थी तमारे गभराव न जोईए, केम के एक ने एक दिवस बधानु मृत्यु निश्चिंत छे। जेम कोई पथिक छाया नो आश्रय लेने बेसी जाए छे अने विश्राम करीने त्यांथी चालतो थाय छे, तेज प्रमाणे प्राणियों समागम थाय छे। यथा ई पथिक कश्चित छाया माश्रित्य तिष्ठति विश्रम्य च पुनर्गच्छेद भद्दतु समागमः। 368मो श्लोक 18मो अध्याय। तमे शोक छोड़ीने मारा वचननु पालन करो बेटा, तमे श्लोक छोड़ीने मारा वचननु पालन करो, पुलत्स्य जी कहे छे। आम कहीने नंदा पुत्रनु मस्तक सूंघीने तेने चाटवा लागीने अत्यंत शोक ने वशीभूत थईने आँखोमांथी डबडब आँसु पाड़ीने लांबा श्वास लेवा लागी। त्यार पछी वारंवार पुत्रने जोईने ते पोतानी माता सखीओ ने गोपीओ पासे जईने बोली, माताजी हूँ अपना टोळानी साथे चरती चरती आगळ जई रही हती, એટલામાં એક વાઘ મારી પાસે આવ્યો। મેં અનેક સોગંધ ખાઈને તેને પાછા આવવાનો વિશ્વાસ અપાવ્યો છે, ત્યારે તેણે મને છોડી છે। હું પુત્રને જોવા તથા તમને બધાને મળવા માટે ચાલી આવી હતી, હવે ફરી ત્યાં જઈ રહી છું। માં, મેં મારા દુષ્ટ સ્વભાવના કારણે તમારો જે અપરાધ કર્યો હોય તે બધો ક્ષમા કરજો। હવે તમારા આ દોહિત્રને પોતાનો પુત્ર માનજો। સખીઓ તરફ જોઈને વાહલી સખીઓ, મેં જાણીને કે અજાણતા જો તમને કોઈ અપ્રિય વાત કહી હોય અથવા બીજો કોઈ અપરાધ કર્યો હોય તો તેના માટે તમે મને ક્ષમા કરજો। તમે બધી સંપૂર્ણ સદગુણોથી યુક્ત છો, તમારામાં સર્વ કાંઈ આપવાની શક્તિ છે। મારા બાળક પર સદા ક્ષમા ભાવ રાખજો, મારો પુત્ર દીન અનાથ અને વ્યાકુળ છે, એની રક્ષા કરજો। હું તમને બધાને તેને સોંપી રહી છું, પોતાને પોતાના પુત્રની જેમ આનું પણ પોષણ કરજો। સારું, હવે ક્ષમા માગું છું, હું સત્યને વરી ચૂકી છું, તેથી વાઘને પાસે જઈશ। સખીઓએ મારા માટે ચિંતા ન કરવી જોઈએ। નંદાની વાત સાંભળીને તેની માતા અને સખીઓને બહુ દુઃખ થયું, તેઓ અત્યંત આશ્ચર્ય અને વિષાદમાં પડીને બોલી, અહો, મોટા આશ્ચર્યની વાત છે કે વાઘને કહેવાથી સત્યવાદીની નંદા ફરી તે ભયંકર સ્થાનમાં પ્રવેશ કરવા ચાહે છે। સોગંદ અને સત્યના આશ્રયથી શત્રુને ધોખો આપીને પોતાના પર આવેલા મહાન ભયનો યત્નપૂર્વક નાશ કરવો જોઈએ। જે ઉપાયથી આત્મરક્ષા થઈ શકે તે જ કર્તવ્ય છે। નંદે, તમારે ત્યાં ન જવું જોઈએ। પોતાના નાનકડા શિશુને ત્યાગીને સત્યના લોભથી જે તું ત્યાં જઈ રહી છે એ તમારા દ્વારા અધર્મ થઈ રહ્યો છે। આ વિષયમાં ધર્મજ્ઞ ઋષિઓએ પહેલા એક વચન કહ્યું હતું, તે આ પ્રમાણે છે, પ્રાણ સંકટ ઉપસ્થિત થાય ત્યારે સોગંદ દ્વારા આત્મરક્ષા કરવામાં પાપ લાગતું નથી। જ્યાં અસત્ય બોલવાથી પ્રાણોની પ્રાણ રક્ષા થતી હોય ત્યાં તે અસત્ય પણ સત્ય છે અને સત્ય પણ અસત્ય છે। ઉક્તવાન ઋતમ ભવેદ યત્ર પ્રાણીનામ પ્રાણ રક્ષણમ અનૃતમ તત્ર સત્યમ શાત સત્યમ પ્રનૃતમ ભવેત। 392મો શ્લોક 18મો અધ્યાય। નંદા બોલી, બહેનો, બીજાના પ્રાણ બચાવવા માટે હું પણ અસત્ય બોલી શકું છું, પરંતુ પોતાને માટે, પોતાના જીવનની રક્ષા માટે હું કોઈ રીતે અસત્ય બોલી શકતી નથી. જીવ એકલો જ ગર્ભમાં આવે છે, એકલો જ મરે છે, એકલા જ તેનું પાલન પોષણ થાય છે તથા એકલો જ તે સુખ દુઃખ ભોગવે છે. તેથી હું સદા સત્ય જ બોલીશ. સંસાર સત્ય પર ટકેલો છે, ધર્મ પણ સત્યમાં જ સ્થિત છે. સત્યના કારણે જ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. રાજા બલિ ભગવાન વિષ્ણુને પૃથ્વી આપીને સ્વયં પાતાળમાં ચાલ્યા ગયા અને કપટથી બાંધી દેવા છતાં પણ સત્ય પર જ અચળ રહ્યા. ગિરિરાજ વિંધ્ય પોતાના 100 શિખરો સાથે વધતા વધતા ઘણા ઊંચા થઈ ગયા હતા, ત્યાં સુધી કે તેમણે સૂર્યનો માર્ગ પણ રોકી લીધો હતો. પરંતુ સત્યથી બંધાઈ જવાના કારણે તેઓ જ મહર્ષિ અગસ્ત્યની સાથે કરેલા પોતાના નિયમને તોડતા નથી. સ્વર્ગ મોક્ષ તથા ધર્મ બંધુ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. જે પોતાના વચનને પાળતો નથી તેને માનવ સર્વનો લોપ કરી દીધો. સત્ય અગાધ જળથી ભરેલું તીર્થ છે. જે તે શુદ્ધ સત્યમય તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. 1000 અશ્વમેઘ યજ્ઞ અને સત્ય ભાષણ આ બંનેને જો ત્રાજવામાં મૂકવામાં આવે તો 1000 અશ્વમેઘ યજ્ઞોથી સત્યનું જ પલડું ભારે રહેશે. સત્ય જ ઉત્તમ તપ છે, સત્ય જ ઉત્તમ શાસ્ત્ર જ્ઞાન છે. સત્ય ભાષણમાં કોઈ પ્રકારનો ક્લેશ નથી. સત્ય જ સાધુ પુરુષોને ઓળખવાની કસોટી છે, તે જ સત્પુરુષોની વંશ પરંપરાગત સંપત્તિ છે. બધા આશ્રયોમાં સત્યનો જ આશ્રય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તે અત્યંત કઠિન હોવા છતાં પણ તેનું પાલન કરવું આપણા હાથમાં છે. સત્ય સંપૂર્ણ જગત માટે આભૂષણ રૂપ છે. જે સત્યનું ઉચ્ચારણ કરીને મલેચ્છ પણ સ્વર્ગમાં પહોંચી જાય છે તેનો પરિત્યાગ કઈ રીતે કરી શકાય? એક સંસ્કૃષતે ગર્ભે મરણે ભરણે તથા ભૂંગતે ચેક સુખમ દુઃખમ તહ સત્યમ વદામ્યહમ. સત્ય પ્રતિષ્ઠાતા લોકા ધર્મ સત્ય પ્રતિષ્ઠત ઉદધી સત્યવાક્યેન મર્યાદામ ન વિલંઘ્યતિ. વિષ્ણવે પૃથ્વીમ દત્વા બલિહિ પાતાલમ આસ્થિતઃ છદ્મ છદ્મનપિ બલિર્બુદ્ધ બલિર્બદ્ધ સત્યવાક્યેન તિષ્ઠતિ. પ્રવર્ધમાનઃ શૈલેન્દ્ર શતશૃંગઃ સમુચ્છિદ્રતઃ. સત્યેન સંસ્થિતો વિંધ્યઃ પવંદઃ નાંતિ વર્તતે સ્વર્ગો મોક્ષસ્થસ્થા ધર્મ સર્વે વાચિ પ્રતિષ્ઠાત પ્રતિષ્ઠિતા. યસ્તામ લોપયતે વાચમ શેષ તેન લોપિતમ. અગાધ સલિલે શુદ્રે સત્ય તીર્થે ક્ષમા હૃદે સ્નાત્વા પાપ વિનિર્મુક્તઃ પ્રયાતિ પરમાગતિ. અશ્વમેઘ સહસ્ત્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ. અશ્વમેઘ સહસ્ત્રાદિ સત્યમેવ વિશિષ્યતે. સત્યમ સાધુ તપઃ શ્રુતમ ચ પરમ ક્લેશાદિર વિવર્જિતઃ વિવર્જિતમ સાધુ નામ નિકષમ સતામ કુલધનમ સર્વાશ્રયાણામ વરમ. સ્વાધીનમ ચ સુદુર્લભમ ચ જગતઃ સાધારણમ ભૂષણમ. યન્મલેચ્છો અપ્ય ભીધાય ગચ્છતિ દીવમ તત્યજ્યતે વા કથમ. શ્લોક 18મો, અધ્યાય 18મો, શ્લોક 395 થી 399 તથા 402 થી 404. સખીઓ બોલી, નંદે તમે સંપૂર્ણ દેવતાઓ અને દેવતીઓ દ્વારા નમસ્કાર કરવા યોગ્ય છો, કેમ કે તમે પરમ સત્યનો આશ્રય લઈને પોતાના પ્રાણોનો પણ ત્યાગ કરી રહ્યા છો, ત્યાગ કરી રહી છો, જેનો ત્યાગ બહુ જ કઠિન છે. હે કલ્યાણી, આ વિષયમાં અમે શું કહી શકીએ? તમે તો ધર્મનું બીડું ઉપાડી રહી છો. આ સત્યના પ્રભાવથી ત્રિભુવનમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. આ મહાન ત્યાગથી અમે લોકો એ જ સમજીએ છીએ કે તમારો પોતાનો પુત્ર સાથે વિયોગ થશે નહીં. જે નારીનું ચિત્ત કલ્યાણ માર્ગમાં લાગેલું છે તેના પર કદી આપત્તિઓ આવતી નથી. પુલત્સ્યજી કહે છે, ત્યાર પછી ગોપીઓને મળીને ત્યાં સંપૂર્ણ ગો સમુદાયની પરિક્રમા કરીને ત્યાંના દેવતાઓ અને વૃક્ષોની વિદાય લઈને નંદા ત્યાંથી ચાલી ગઈ. તેને પૃથ્વી, અગ્નિ, વરુણ, વાયુ, ચંદ્રમા, દસે દિગ્પાલ, વનના વૃક્ષ, આકાશના નક્ષત્ર તથા ગ્રહ આ બધાને વારંવાર પ્રણામ કરીને કહ્યું, વનમાં જે સિદ્ધો અને વન દેવતા નિવાસ કરે છે તેઓ મારા પુત્રની રક્ષા કરે, આ પ્રમાણે પુત્રના સ્નેહવશ ઘણી વાતો કહીને નંદાએ ત્યાંથી પ્રસ્થાન કર્યું અને તે સ્થાન પર પહોંચી જ્યાં તે ભયંકર આકૃતિ વાળો માંસ ભક્ષી વાઘ રાહ જોતો બેઠો હતો. તેના પહોંચવાની સાથે જ તેનું વાછરું પણ પોતાની પૂંછ ઉપર ઉઠાવીને અત્યંત વેગથી દોડતું ત્યાં આવી ગયું અને પોતાની માં અને વાઘ બંનેને આગળ ઊભું થઈ ગયું, બંનેની આગળ ઊભું થઈ ગયું. પુત્રને આવેલો જોઈને તથા સામે ઉભેલા મૃત્યુરૂપી વાઘ પર દ્રષ્ટિ નાખીને તે ગાયે કહ્યું, મૃગરાજ, હું સત્ય ધર્મનું પાલન કરીને તમારી પાસે આવી ગઈ છું. હવે મારા માંસથી તમે ઈચ્છાનુસાર પોતાની તૃપ્તિ કરો. વાઘ બોલ્યો, ગાય, તમે ભારે સત્યવાદીની નીકળી, હે કલ્યાણી, તમારું સ્વાગત છે. સત્યનો આશ્રય લેનારા પ્રાણીઓનું કદી અમંગળ થતું નથી. તમે પાછા આવવા માટે જે પહેલા સત્યપૂર્વક સોગંદ લીધા હતા તે સાંભળીને મને ભારે આશ્ચર્ય થયું કે આ જઈને પાછી કઈ રીતે આવશે. તમારી સત્યની પરીક્ષા માટે જ મેં તમને મોકલી દીધી હતી, અન્યથા મારી પાસે આવી ગયા પછી તમે જીવતી પાછી કઈ રીતે જઈ શકો. મારું તે આશ્ચર્ય પૂરું થયું. હું તમારી અંદર સત્ય શોધી રહ્યો હતો તે મને મળી ગયું. આ સત્યના પ્રભાવથી મેં તમને છોડી દીધી. આજથી તમે મારી બહેન થયા અને તમારો પુત્ર મારો ભાણેજ થઈ ગયો. હે સુભે, તમે પોતાના આચરણથી મુજ પાપીને ઉપદેશ આપ્યો કે સત્ય પર જ સંપૂર્ણ વિશ્વ પ્રતિષ્ઠિત છે. હે કલ્યાણી, તૃણ લતાઓ સહિત ભૂમિના તે પ્રદેશ ધન્ય છે. જ્યાં તમે નિવાસ કરો છો, જે તમારું દૂધ પીએ છે તે ધન્ય છે, કૃતાર્થ છે. તેમણે જ પુણ્ય કર્યું છે અને તેમણે જ જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે. દેવતાઓએ મારી સામે આદર્શ રાખ્યો છે. ગાયોમાં આવું સત્ય છે તે જોઈને હવે મને મારા જીવનથી અરુચિ થઈ ગઈ. હવે હું એક કર્મ કરીશ જેના દ્વારા પાપથી છૂટી જાઉં. આજ સુધી મેં હજારો જીવોને માર્યા અને ખાધા છે. હું મહાન પાપી, દુરાચારી, નિર્દય અને હત્યારો છું. મને ખબર નથી કે આવા દારૂણ કર્મ કરીને મારે ક્યાં લોકમાં જવું પડશે. બહેન, આ સમયે મને મારા પાપોથી શુદ્ધ થવા માટે જેવી તપસ્યા કરવી જોઈએ તે મને સંક્ષેપમાં કહો, કેમ કે હવે વિસ્તારપૂર્વક સાંભળવાનો સમય નથી. ગાય બોલી, ભાઈ વાઘ, વિદ્વાન પુરુષો સતયુગમાં તપની પ્રશંસા કરે છે અને ત્રેતામાં જ્ઞાન તથા તેમના સહાયક કર્મની દ્વાપરમાં યજ્ઞનો જ ઉત્તમ કહ્યા છે, પરંતુ કળિયુગમાં એકમાત્ર દાન જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બધા દાનોમાં એક જ દાન સર્વોત્તમ છે, તે છે સંપૂર્ણ પ્રાણીઓને અભયદાન. આનાથી ચડિયા તો બીજું કોઈ દાન નથી. જે સમસ્ત ચરાચર પ્રાણીઓને અભયદાન આપે છે તે સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. અહિંસા જેવું ન કોઈ દાન છે કે ન કોઈ તપસ્યા. જેમ હાથીના પદચિહ્નમાં અન્ય બધા પ્રાણીઓના પદચિહ્ન સમાઈ જાય છે, તે જ પ્રમાણે અહિંસા દ્વારા બધા ધર્મ પ્રાપ્ત થઈ જાય છે. તપઃ કૃતે પ્રસંસંતિ ત્રેતાયામ જ્ઞાન કર્મ ચ દ્વાપરે યજ્ઞમેવા ઉદાહરણમેકમ કલો યુગે સર્વે સામ એવ દાના નામ ઇદમ એવ મુક્તતમ અભયમ સર્વભૂતાનામ નાસ્તિ દાનમતઃ પરમ ચરાચરાણામ ભૂતાનામ ભયમ યહ પ્રયચ્છતિ સ સર્વભયસ સંત્યક્તઃ પરમ બ્રહ્માધિગચ્છતિ ના સત્ય હિંસા અમશમ દાનમ ના સત્ય હિંસા સમમ તપઃ યથા હસ્તિ પદે હન્યત પદમ સર્વમ પ્રલીયતે સર્વે ધર્માસ્તથા વ્યાગ્ર પ્રતિયંતે યહિંસયા. 18 અધ્યાય 437-441 શ્લોક સંખ્યા. યોગ એક એવું વૃક્ષ છે જેની છાયા ત્રણે તાપોનો વિનાશ કરનારી છે. ધર્મ અને જ્ઞાન આ વૃક્ષના ફૂલ છે. સ્વર્ગ મોક્ષ તે વૃક્ષના ફળ છે. સ્વર્ગ તથા મોક્ષ તે વૃક્ષના ફળ છે. જે આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણેય પ્રકારના દુઃખોથી સંતપ્ત છે તેઓ તે યોગ વૃક્ષની છાયાનો આશ્રય લે છે. ત્યાં જવાથી તેમને ઉત્તમ શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી ફરી કદી દુઃખો દ્વારા તેઓ પ્રભાવિત થતા નથી. આ જ પરમ કલ્યાણનું સાધન છે જે મેં સંક્ષેપમાં બતાવ્યું છે. તમને આ બધી વાતો જ્ઞાત છે, માત્ર મને પૂછી રહ્યા છો. વાઘે કહ્યું, પૂર્વ કાળમાં હું એક રાજા હતો, પરંતુ એક હરણીના શ્રાપથી મારે વાઘનું શરીર ધારણ કરવું પડ્યું. ત્યારથી નિરંતર પ્રાણીઓનો વધ કરતા રહેવાના કારણે હું બધી વાતો ભૂલી ગયો હતો. આજે તમારા સંપર્ક અને ઉપદેશથી ફરી તેનું સ્મરણ થઈ ગયું. તમે પણ પોતાના સત્યના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થશો. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું. મારા સદભાગ્ય તમે આવીને મને ધર્મનું સ્વરૂપ બતાવ્યું, જે સત્પુરુષોના માર્ગમાં પ્રતિષ્ઠિત છે. હે કલ્યાણી, તમારું નામ શું છે? નંદા બોલી, મારા યુથના સ્વામીનું નામ નંદ છે, તેમણે જ મારું નામ નંદા રાખ્યું છે. પ્લચ્છજી કહે છે, નંદાનું નામ કાનમાં પડતા જ રાજા પ્રભંજન શ્રાપથી મુક્ત થઈ ગયા. તેમણે ફરી રૂપબળથી સંપન્ન રાજાનું શરીર પ્રાપ્ત કરી લીધું. એ જ સમયે સત્ય બોલનારી યશસ્વીની નંદાના દર્શન કરવા માટે સાક્ષાત ધર્મ ત્યાં આવ્યા અને આ પ્રમાણે બોલ્યા, નંદે, હું ધર્મ છું, તમારી સત્ય વાણીથી આકૃષ્ટ થઈને અહીં આવ્યો છું. તમે મારી પાસે કોઈ શ્રેષ્ઠ વર માગો. ધર્મના પ્રમાણે કહેવાથી નંદાએ આ વર માગ્યું. હે ધર્મરાજ, તમારી કૃપાથી હું પુત્ર સહિત ઉત્તમ પદને પ્રાપ્ત થાઉં તથા સ્થાન મુનિઓને માટે ધર્મપ્રદ અને શુભ તીર્થ બની જાય. હે દેવેશ્વર, આ સરસ્વતી નદી આજથી મહારાજ નામથી પ્રસિદ્ધ થાય, તેનું નામ નંદા રહે. તમારી આજ્ઞા થવાથી મેં આ વરદાન માગ્યું છે. પુત્ર સહિત દેવી નંદા તત્કાળ સત્યવાદીઓના ઉત્તમ લોકમાં ચાલી ગઈ. રાજા પ્રભંજનને પણ પોતાનું પૂર્વોપાર્જિત રાજ્ય મળી ગયું. નંદા સરસ્વતીના તટ પરથી સ્વર્ગમાં ગઈ હતી તથા તેણે ધર્મરાજ પાસે આશયનું વરદાન પણ માગ્યું હતું. તેથી વિદ્વાનોએ ત્યાં સરસ્વતીનું નામ નંદા રાખી દીધું. જે મનુષ્ય ત્યાં આવે ત્યારે સરસ્વતીના નામનું ઉચ્ચારણ માત્ર કરી લે છે તે જીવનભર સુખ પામે છે અને મૃત્યુ પછી દેવતા બને છે. સ્નાન અને જળપાન કરવાથી સરસ્વતી નદી મનુષ્યને માટે સ્વર્ગની સીઢી બની જાય છે. અષ્ટમીના દિવસે જે લોકો એકાગ્ર ચિત્તે સરસ્વતીમાં સ્નાન કરે છે તેઓ મૃત્યુ પછી સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે, આનંદિત થાય છે. સરસ્વતી નદી સદા સ્ત્રીઓને સૌભાગ્યપ્રદ છે. તૃતીયાના દિવસે જો તેનું સેવન કરવામાં આવે તો તે વિશેષ ફળપ્રદ થાય છે. તે દિવસે તેના દર્શનથી પણ મનુષ્યને પાપ રાશિથી છુટકારો મળી જાય છે. જે પુરુષ તેના જળનો સ્પર્શ કરે છે તેમને પણ મુનીશ્વર માનવા જોઈએ. ત્યાં ચાંદીનું દાન કરવાથી મનુષ્ય રૂપવાન થાય છે. બ્રહ્માની પુત્રી આ સરસ્વતી નદી પરમ પાવન અને પુણ્ય સલીલા છે, એ જ નંદા નામે પ્રસિદ્ધ છે. પછી જ્યારે સ્વચ્છ જળથી યુક્ત તેને દક્ષિણ તરફ પ્રવાહિત થાય છે ત્યારે વિપુલા યા વિશાલા નામ ધારણ કરે છે. ત્યાંથી થોડે દૂર આગળ જઈને એ પુનઃ પશ્ચિમ દિશામાં વળી ગઈ છે. ત્યાંથી સરસ્વતીની ધારા જોઈ શકાય છે. તેના કિનારા ઉપર અત્યંત મનોહર તીર્થ અને મંદિરો છે, જે મુનિઓ અને સિદ્ધ પુરુષો દ્વારા સારી રીતે સેવિત છે. નંદા તીર્થમાં સ્નાન કરીને જો મનુષ્ય સુવર્ણ અને પૃથ્વી વગેરેનું દાન કરે તો તે મહાન અભ્યુદયકારી તથા અક્ષય ફળપ્રદ થાય છે. અધ્યાય 16 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.